શ્રીમદ દેવી ભાગવત સ્કંદ નવમો અધ્યાય 18. તુલસીને સ્વપ્નમાં શંખચૂડના દર્શન અને શંખચૂડ તથા તુલસીના લગ્ન માટે બ્રહ્માજીનો બંનેને આદેશ. ભગવાન નારાયણ કહે છે, નારદ, એક સમયે વૃષધ્વજની કન્યા તુલસી અત્યંત પ્રસન્નતાપૂર્વક સૂઈ ગઈ હતી. તેણે સ્વપ્નમાં એક સુંદર વેશવાળા નવયુવાન પુરુષને જોયો. તેના મુખ પર પ્રસન્નતા હતી. તેના સર્વાંગ પર ચંદનનો લેપ કરેલો હતો. રત્નજડિત આભૂષણો તેણે પહેર્યા હતા અને કંઠમાં સુંદર માળા હતી. તેના નેત્રરૂપી ભમરાઓ તુલસીના મુખકમળનું રસપાન કરી રહ્યા હતા. સ્વપ્નમાં જ તેનો તુલસી સાથે હાસ્ય વિલાસ થયો. નારદ, સ્વપ્ન જોયા પછી તુલસી જાગી ગઈ અને તે વિલાપ કરવા લાગી. આ પ્રમાણે સ્વપ્નમાં આવેલા પુરુષના વિરહમાં તે સમય વ્યતીત કરી રહી હતી. તે સમયે મહાન યોગી શંખચૂડ બદ્રી વનમાં આવ્યો. જગીશ્વય મુનિની કૃપાથી ભગવાન શ્રીકૃષ્ણનો સુંદર મંત્ર તેને પ્રાપ્ત થયો. તેણે પુષ્કર ક્ષેત્રમાં રહીને તે મંત્રને સિદ્ધ કર્યો હતો. સર્વ મંગળોના મંગળરૂપ કવચ તેના ગળામાં શોભી રહ્યું હતું. બ્રહ્માજી તેને તેની ઈચ્છા પૂરી કરનારું વરદાન આપી ચૂક્યા હતા અને બ્રહ્માજીની આજ્ઞાથી જ તે ત્યાં આવ્યો હતો. તે આવી રહ્યો હતો ત્યારે તુલસીની દ્રષ્ટિ તેના પર પડી. તે અત્યંત સુંદર દેખાતો હતો. શ્વેત ચંપા જેવો તેનો વર્ણ હતો. રત્નોના આભૂષણો પહેર્યા હતા. શરદ પૂનમના ચંદ્રમા જેવું તેનું મુખ હતું. શરદના કમળ જેવી આંખો હતી. કાનોમાં રત્ન કુંડળો તેના મુખની શોભા વધારી રહ્યા હતા. ગળામાં પારિજાતના ફૂલોની માળા હતા. તેના મુખ પર હાસ્ય હતું. કસ્તુરી અને કંકુ મિશ્રિત સુગંધિત ચંદનનો તેણે લેપ કર્યો હતો. મનમોહક એવો શંખચૂડ અમૂલ્ય રત્નજડિત વિમાનમાં બેઠો હતો. શંખચૂડને જોઈને તુલસીએ વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું, કારણ કે લજ્જાથી તેનું મુખ નીચે ઢળી ગયું હતું. શરદનો ચંદ્રમા તેના મુખની કાંતિ ઝાંખો પડતો હતો. કાંતિથી ઝાંખો પડતો હતો. અમૂલ્ય રત્નોથી બનેલા નૂપુર તેના ચરણોમાં શોભી રહ્યા હતા. ત્રણ કરચલીઓ વાળા પાતળા પેટવાળી તથા સર્વોત્તમ મણીથી બનેલા અને કર્ણપ્રિય રણકતા તંદોરાથી તેની કેડ શોભતી હતી. માલતીના પુષ્પોની વેણીથી શોભતો કેશ કલાપ, કાનોમાં પહેરેલા અમૂલ્ય રત્નોના મકરાકૃત કુંડળ, રત્નોનો હાર તેના વૃક્ષસ્થળ પર લટકતો હતો. રત્નોના કંકણ, કેયુર, શંખ અને આંગળીઓમાં મુદ્રિકાઓ શોભતી હતી. તે ઉત્તમ આચરણવાળી હતી. સુંદર અંગોવાળી તુલસીને જોઈને શંખચૂડ તેની પાસે આવીને બેસી ગયો અને મધુર શબ્દોમાં બોલ્યો. શંખચૂડે પૂછ્યું, દેવી, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? તમે ખરેખર બધી સ્ત્રીઓમાં ધન્યવાદ અને આદરને પાત્ર છો. સમસ્ત મંગળો આપનારી કલ્યાણી, તમે ખરેખર છો કોણ? હંમેશા સન્માન મેળવનાર સુંદરી, તમે તમારો પરિચય આપો. નારદ, સુંદર નેત્રોથી શોભતી તુલસીએ શંખચૂડની વાત સાંભળીને નીચું મુખ ઢાળીને કહ્યું. તુલસીએ કહ્યું, મહાશય, હું ધર્મધ્વજ રાજાની પુત્રી છું. તપસ્યા કરવા માટે આ તપોવનમાં રહું છું. તમે કોણ છો? તમારે આનંદપૂર્વક અહીંથી પ્રસ્થાન કરવું જોઈએ, કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એકલી સાધ્વી કન્યા સાથે એકાંતમાં કોઈ પણ કુળવાન પુરુષ વાતચીત કરતો નથી એવો નિયમ મેં શ્રુતિમાં સાંભળ્યો છે. જે મલિન એટલે કલુષિત કુળમાં જન્મ્યા હોય તથા જેમને ધર્મશાસ્ત્રો અને શ્રુતિનો અર્થ સાંભળવાનો અવસર મળ્યો ન હોય તેવા દુરાચારી વ્યક્તિઓ જ કામાદ બનીને પરસ્ત્રીની કામના કરે છે. મહાશય, સ્ત્રીના મધુર શબ્દોમાં કોઈ સાર નથી. અભિમાનમાં મશગુલ રહેનારી સ્ત્રીઓ ખરેખર તો ઝેરના ભરેલા ઘડા જેવી હોય છે, પરંતુ તેમનું મુખ અમૃત ભરેલું હોય એવું લાગે છે. પરંતુ પુરુષને સંસાર રૂપી કારાગારમાં બાંધવાની તે મજબૂત સાંકળ છે. તેથી સ્ત્રીને ઇન્દ્રજાળની જેમ તથા સ્વપ્નની જેમ મિથ્યા સમજવી, બહારથી તો તે ખૂબ સુંદર લાગે છે, પરંતુ તેની અંદરના અંગો કુત્સિત એટલે કે નિંદ્ય હોય છે. તેનું શરીર વિષ્ઠા, મૂત્ર, પરુ અને મળ વગેરે વિવિધ પ્રકારની દુર્ગંધ વસ્તુઓનો આધાર છે. લોહીથી ભરેલું દોષયુક્ત શરીર ક્યારેય પવિત્ર નથી. સૃષ્ટિની રચના વખતે બ્રહ્માજીએ માયાવી વ્યક્તિઓ માટે આ માયારૂપ સ્ત્રીનું સર્જન કર્યું છે. મુમુક્ષુ પુરુષો માટે સ્ત્રી વિશ્વરૂપ છે, તેથી મોક્ષાર્થી વ્યક્તિ તેની સામે નજર કરતા નથી. નારદ શંખચૂડને આ પ્રમાણે કહીને તુલસી મૌન થઈ ગઈ. ત્યારે શંખચૂડ હસીને કહેવા લાગ્યો. શંખચૂડે કહ્યું, દેવી, તમે જે કઈ કહ્યું તે સત્ય છે, પરંતુ હવે મારી થોડી સત્ય અસત્ય વાતો સાંભળો, એટલે કે સત્ય અસત્ય વાતો સાંભળો. વિધાતાએ બે પ્રકારની સ્ત્રીઓ બનાવી છે, વાસ્તવ સ્વરૂપા અને અવાસ્તવ સ્વરૂપા. બંને જોવામાં એક સરખી સુંદર હોય છે, પરંતુ એક પ્રશંસનીય હોય છે અને બીજી અપ્રશંસનીય. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી અને રાધિકા પાંચ દેવીઓ સૃષ્ટિના સૂત્ર રૂપે છે, અર્થાત સૃષ્ટિની મૂળ કારણ છે. આદ્ય દેવીઓના પ્રાગટ્યનું પ્રયોજન માત્ર સૃષ્ટિ કરવાનું જ છે. એમના અંશથી પ્રગટ થયેલા ગંગાજી વગેરે શ્રેષ્ઠ દેવીઓ વાસ્તવ રૂપા કહેવાય છે. એ યશ સ્વરૂપ અને સંપૂર્ણ કલ્યાણોના અધિષ્ઠાત્રી છે. સતરૂપા, દેવહૂતિ, સ્વધા, સ્વાહા, દક્ષિણા, છાયાવતી, રોહિણી, વરુણાની, વરુણાની સચી, કુબેર પત્ની, અદિતિ, દીતિ, લોપામુદ્રા, અંશુયા, કોટવી, તુલસી, અહલ્યા, અરુંધતી, મેના, તારા, મંદોદરી, દમયંતી, વેદવતી, ગંગા, મનસા, પુષ્ટિ, તૃષ્ટિ, સ્મૃતિ, મેઘા, કાલિકા, વસુંધરા, ષષ્ઠી, મંગલચંડી, ધર્મપત્ની, મૂર્તિ, સ્વસ્તિ, શ્રદ્ધા, શાંતિ, કાંતિ, ક્ષમા, નિંદ્રા, તંદ્રા, સુધા, પીપાસા, સંધ્યા, દિવા અને શિવા. સ્ત્રી રૂપમાં પ્રગટેલા દેવીઓ પ્રત્યેક યુગમાં ઉત્તમ માનવામાં આવે છે. જગદંબાની કલાની કલાના અંશથી ઉત્પન્ન થયેલી જે સ્વર્ગની અપ્સરાઓ છે તેમને અપ્રશસ્ત કહી છે. તે સમસ્ત જગતમાં વ્યભિચારીની નિંદ્ય તરીકે જાણીતી છે. સ્ત્રીઓનું જે સત્વ પ્રધાન રૂપ છે તે જ સારું છે તેને ઉત્તમ માનવામાં આવે છે. જગતમાં સાધ્વી સ્ત્રીઓની પ્રશંસા થાય છે. વિદ્વાનોનું કહેવું છે કે એમને વાસ્તવ રૂપા કહેવામાં આવે છે. રજોગુણ અને તમોગુણના ભેદથી કલાઓમાં અનેક પ્રકારની સ્ત્રીઓ છે. રજોગુણ પ્રધાન સ્ત્રીઓ મધ્યમ શ્રેણીની છે, કારણ કે ભોગોમાં તેમની સ્પૃહા નિત્ય રહે છે. તે સુખભોગને વશ થઈ પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. કપટ અને મોહ આ બંને દુર્ગુણો સપના તેમનામાં સદા રહે છે. કપટ અને મોહ આ બંને દુર્ગુણો તેમનામાં સદા રહે છે. તેમના દ્વારા ક્યારેય ધર્મનું યથાર્થ પાલન થતું નથી. તેથી રજરૂપ પ્રધાન સ્ત્રીમાં પવિત્રતા સંભવ નથી. તેથી વિદ્વાનો તેમને મધ્ય કક્ષાની, મધ્યમ કક્ષાની ગણાવે છે. તમોરૂપ સ્ત્રીઓને સુધારવી મુશ્કેલ છે, તેથી વિદ્વાનો તેમને અધમ કક્ષાની કહે છે. દેવી, તમે જે કહ્યું સત અસતના વિચારક કુળવાન પુરુષો નિર્જન નિર્જળ અથવા એકાંત સ્થાનમાં કોઈ પટસ્ત્રી સાથે કશું પૂછતા નથી, એ વાત ઠીક છે. હું પણ એવું જ માનું છું. પરંતુ દેવી, હું તો અત્યારે બ્રહ્માજીની આજ્ઞાથી તમારું કાર્ય સાધવા માટે તમારી પાસે આવ્યો છું, અને ગાંધર્વ લગ્નના વિધિ પ્રમાણે તમને મારા સહપત્ની બનાવીશ. દેવતાઓમાં ચકચાર મચાવનારો દનુવંશી શંખચૂડ હું જ છું. ખાસ વાત તો એ છે કે હું પૂર્વ જન્મમાં શ્રી હરિ પાસે રહેનારો તેમનો જ અંશ સુદામા નામનો ગોપ હતો, જે આઠ ગોપ ભગવાનના પાર્ષદો તરીકે જાણીતા છે, તેમાં એક હું હતો. દેવી, રાધાજીના શ્રાપથી અત્યારે હું દાનવોનો રાજા બન્યો છું. ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર મારો ઈષ્ટ મંત્ર છે. તેના પ્રભાવથી પૂર્વજન્મની વાતની મને સ્મૃતિ છે. તમે પણ પૂર્વજન્મમાં શ્રીકૃષ્ણ પાસે રહેનાર તુલસી હતા. હું એ પણ જાણું છું કે તમે પણ રાધિકાજીના રોષનો ભોગ બનીને ભારત ખંડમાં ઉત્પન્ન થયા છો. મુનિવર જ્યારે આ પ્રમાણે કહીને શંખચૂડ મૌન થઈ ગયો ત્યારે સંતોષ પામેલી તુલસી હસતા હસતા કહેવા લાગી. તુલસીએ કહ્યું, સ્વામિનારાયણ આવા સદવિચારથી સંપન્ન મહાપુરુષો જગતમાં હંમેશા પ્રશંસા પાત્ર હોય છે. સ્ત્રીનું કર્તવ્ય છે કે તે આવા જ સદ પતિની હંમેશા અભિલાષા કરે. આપ સદવિચારી પુરુષથી હું પરાજિત થઈ છું. નિંદ્ય અને અપવિત્ર પુરુષ તો એ છે જેને સ્ત્રીએ જીતી લીધો હોય. સ્ત્રી દ્વારા જીતાયેલા મનુષ્યની તો પિતૃઓ દેવતાઓ તથા પરિવારના બધા જ નિંદા કરે છે. એટલું જ નહીં, માતા પિતા અને ભાઈઓ પણ તેની નિંદા કરવાનું છૂપતા નથી. જે રીતે જન્મ અને મૃત્યુના સૂતકમાંથી બ્રાહ્મણ 10 દિવસમાં, ક્ષત્રિય 12 દિવસમાં અને વૈશ્ય 15 દિવસમાં શુદ્ધ થાય છે, શુદ્રોની શુદ્ધિ 1 મહિને થાય છે. તેજ ગાંધર્વ લગ્ન સુગંધી પતિ પત્નીના સંતાન પણ નિશ્ચિત સમયે શુદ્ધ થઈ જાય છે. તેમનામાં વર્ણશંકરનો દોષ આવતો નથી એવું શાસ્ત્રનું માનવું છે. પરંતુ સ્ત્રીથી જીતાયેલા મનુષ્યની તો આજીવન શુદ્ધિ થતી નથી. તે તો ચિતા પર ભસ્મ થાય ત્યારે પાપ મુક્ત થાય છે. સ્ત્રીવશ મનુષ્યના આપેલા પિંડદાન તથા તર્પણનો પિતૃઓ સ્વેચ્છાએ ત્યાગ કરે છે. દેવતાઓ પણ તેમણે સમર્પિત કરેલા પુષ્પો અને જળનો આદિનો સ્વીકાર નથી કરતા. જેના મનને સ્ત્રી હરી લીધું છે તેના મોહ જ્ઞાન તપ જપ હોમ પૂજન વિધિ અથવા યશ કશા કામના નથી. મેં આપની વિદ્યાનો પ્રભાવ જાણવા માટે પરીક્ષા કરી હતી. સુંદર સ્ત્રીનું કર્તવ્ય છે કે પતિનો સ્વીકાર પરીક્ષા કર્યા પછી જ કરે. ગુણહીન વૃદ્ધ અજ્ઞાની દરિદ્ર મૂર્ખ રોગી કૃપ પરમ ક્રોધી કદરૂપા મુખવાળો પંગુ અંગહીન નેત્રહીન બહેરા જડ મૂંગા અને નપુસક જેવા પાપી પુરુષને જે પોતાની કન્યા આપે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. શાંત ગુણવાન નવયુવાન વિદ્વાન તથા સદાચારી વરને પોતાની કન્યા આપનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પોતાની કન્યાને ધનના લોભથી વેચી દે છે તે કુંભી પાક નરકમાં જાય છે. તેવા પાપીને નરકમાં ભોજનમાં તે કન્યાના મળમૂત્ર મળે છે. કીડા અને કાગડાઓ તેનું શરીર તોડી ખાય છે અને તે લાંબા સમય સુધી કુંભી પાક નરકમાં પડ્યો રહે છે. પૃથ્વી પર જન્મીને તે રોગિષ્ઠ બને છે. તપને જ સર્વસ્વ માનનારા નારદ આ પ્રમાણે કહીને દેવી તુલસી મૌન થઈ ગયા. દરમિયાન બ્રહ્માજી આવીને કહ્યું, શંખચૂડ તો આ દેવીની સાથે શું વાતચીત કરી રહ્યો છે? હવે ગાંધર્વ વિવાહના નિયમ પ્રમાણે આ દેવીને પત્ની રૂપે સ્વીકારી લેવી તમારા માટે અનિવાર્ય છે. કારણ કે તું પુરુષોમાં રત્ન છે અને આ દેવી કન્યાઓમાં રત્ન ગણાય છે. બ્રહ્માજીએ તુલસીને કહ્યું, પતિવ્રતે તું આવા ગુણવાન પતિની શી પરીક્ષા કરે છે? દેવો દાનવ અને અસુરો બધાને કચડી નાખવાની આ શંખચૂડમાં શક્તિ છે. જે રીતે ભગવાન નારાયણની પાસે લક્ષ્મી, શ્રીકૃષ્ણની પાસે રાધિકા, મારી પાસે સાવિત્રી, ભગવાન વરાહ પાસે પૃથ્વી, યજ્ઞ નારાયણ પાસે દક્ષિણા, અત્રિજી પાસે અનુસૂયા, નળની પાસે દમયંતી, ચંદ્રમાની પાસે રોહિણી, કામદેવ પાસે રતિ, કશ્યપ પાસે અદિતિ, વસિષ્ઠજી પાસે અરુંધતી, ગૌતમ પાસે અહલ્યા, કદર્મ પાસે દેવહૂતિ, બૃહસ્પતિ પાસે તારા, મનુ પાસે શત્રુપા, અગ્નિ પાસે સ્વાહા, ઇન્દ્ર પાસે સચી, ગણેશ પાસે પુષ્ટિ, સ્કંદ પાસે દેવસેના, ધર્મ પાસે મૂર્તિરૂપ મૂર્તિ પત્ની રૂપે શોભી રહ્યા છે. તે જ પ્રમાણે તું પણ શંખચૂડની સૌભાગ્યવતી પ્રિય બની જા, પ્રિયા બની જા. ત્યાર પછી તું ફરીથી ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણની પાસે જઈ શકીશ અને આ શંખચૂડ પણ આ શરીર છોડીને વૈકુંઠ જઈને ચતુર્ભુજ ભગવાન વિષ્ણુમાં લીન થઈ જશે. અધ્યાય 18 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.